अर्थम अनर्थम भावय नित्यम नास्ति ततः सुखलेशः सत्यम् पुत्रादपि धनभाजां भीति सर्वत्रेषा विहितारीति भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે। અર્થમ અનર્થમ ભાવય નિત્યમ નાસ્તિ તત સુખલેશ સત્યમ પુત્રાદપિ ધનભાજાં ભીતિ સર્વત્રેષા વિહિતા રીતિ। ભજ ગોવિંદમ ભજ ગોવિંદ શંકરાચાર્યજી મહારાજ કહે છે, અર્થમ અનર્થમ ભાવય નિત્યમ। અર્થ એટલે પૈસો, એ કેવો છે કે અનર્થમ, પૈસો અનર્થ કરનારો છે, ભૂંડું કરનારો છે। એમ ભાવય એટલે વિચાર કર, નિત્ય હંમેશા, નિત્ય હંમેશા આ વિચાર પકડી જ રાખ કે પૈસો ભૂંડું કરનારો છે, પછી જે કહ્યું છે નાસ્તિ એટલે નથી, તતઃ પછી સુખલેશ સત્યમ, સત્ય વાત એ છે કે પૈસામાં લેશ માત્ર સુખ નથી, અણુ જેટલું પૈસામાં સુખ નથી, પૈસો અનર્થ કરનારો છે, ભૂંડું કરનારો છે, એમ હંમેશા વિચાર પકડી જ રાખ, છોડતો જ નહીં। પછી કહ્યું કે પુત્રાદપી એટલે દીકરાથી પણ, સગા દીકરાથી પણ ધનભાજામ એટલે ધનપતિઓને ભીતિ એટલે ભય છે, ધનપતિઓને સગા દીકરાથી પણ હંમેશા ભય જ રહે છે। સર્વત્ર એશા વિહિતા રીતિ, બધે આ જ રીતિ છે, નો ઓપ્શન, વિચાર કરો હવે, એમને કહીને છૂટી જવું છે પણ આપણે ગોટે ચડી જવું છે, આ વાત ગળે કેવી રીતે ઉતરે કે લેશ માત્ર સુખ નથી, અંશ આમ આમ આ ડીટીયું જરીક આવે ને, ઓલું ફૂલ સ્ટોપ મૂકીએ ને, એટલું સુખ પૈસામાં નથી, આ વાત ગળે કોને ઉતરે, ઉતરે પૈસામાં શું ખરેખર નથી સુખ, અરે ન હોય તો દુઃખ થઈ જાય, સાચું કહેજો, આપણે જે છે એવી વાત કરવી છે ભાઈ, શંકરાચાર્ય કહે એટલે કઈ આપણે વિચારવું તો પડે ને થોડું, પૈસો ન હોય તો દુઃખ છે, પૈસો આવે તો ઉલટા લેશ માત્ર એમ કેમ કહેવાય સુખ નથી, એમ પૈસાથી ખાવું પીવું આ લુગડા ન હોય તો ઉઘાડા રખડી ભાઈ, તો અનર્થ જ પેલો એ થાય વૈસા વગર, અને એમ કહે છે કે શાસ્ત્ર માત્ર સંતો માત્ર બધા એમ જ કહે છે પૈસામાં એટલું સુખ નથી, નખ જેટલું સ્ત્રીમાં સુખ નથી, આ સંસારમાં સુખ નથી, આ સંસારના કોઈ પદાર્થમાં જરીય સુખ નથી, એમ બધા સંતો અને શાસ્ત્રો બધા એમ કહે છે, ગળે કેમ ઉતરે, કારણ કે જો સુખ ન હોય તો આ દુનિયા કઈ ગાંડી થોડી છે, આવ આ બધા એની પાછળ અને આમ કિલવિલાટ કરે છે બધા. કોઈને કાંઈ સંસારના પદાર્થો અને બધા આમ તમે જુઓ તો સાવ એ એટલું સુખ ન હોય તો તો માણસ આત્મહત્યા ન કરી લે. એટલું એક ટીપુ રહ ન આવે તો પછી માણસ છોતો કાઢી જ નાખે છે. તો આ બધા જીવે કેમ? દુઃખની હૈદ આવી જાય છે તે લોકો આત્મહત્યા કરે જ છે ને, નથી પડી જતા. તો આ સુખ આવતું હોય તો જ રહેતા હોય ને. એટલે લેરા છે, જમજમાટ છે બધે જ્યાં જુઓ તો. કેમ છે? હાંકોટા છે. કેમ છે? હાંકોટા જ હોય ને હમણાં શેર બજાર ઊંચું છે. આમ તમે જુઓ આમ હવે આ વાતને ને આ વાતને હવે મેળ કેમ બેસાડવું? પાછા આમ ઘસીને કહી દીધું આમ એ એટલું સુખ નથી એમ. આટલું બધું ખોટું બોલે એ કા? આમાંથી જો એક ને એમ સમજાતું હોય કે પૈસામાં એટલું સુખ નથી તો ઓંગળી ઊંચી કરે. કરો ઓંગળી ઊંચી કરો કોઈ. એકે નહીં કરતો, એકે નહીં કરતો, કારણ કે બધાને એમ છે કે થોડો મળી જાય તો કોમ થઈ જાય. સાવ સાચી વાત છે ને. હવે અત્યારે આવું છે ને એમાં 2000 પગાર વધારવાનો, અત્યારે તમને ફોન આવે તો સામી આપણા તરફથી નાસ્તો પ્રસાદો ક્યાં? અરે વધી ગયો, શું વાત કરો છો? અને અહીંયાથી કાપનો ફોન આવે તો સામી નક્કી હતું પણ કેન્સલ. ચાલ એને દુઃખ ને અમને દુઃખ, બે જણાને દુઃખ. હવે આનું કરવું શું બાપા? લેશ માત્ર સુખ નથી તો કઈ ગરબડ છે. કઈમાં? આપણને સમજવામાં, આપણને સમજવામાં કઈ ગરબડ છે. સત્પુરુષ શાસ્ત્ર ખોટું તો બોલે નહીં. શ્રીજી મહારાજના જીવનમાં દેખાય છે, ઓલો સીમરનો લોભી વાણીઓ વાહે પીડ્યો તો મહારાજને જમાડ્યા પ્રેમથી. નીલકંઠ વર્ણિત તપસ્યા માતા ત્યાં દૂધપાક પૂરીને ભજીયાને ભાવથી જમાડ્યા. પછી બે ગાંવ સુધી વાહે વાહે આવ્યો. એટલે વર્ણિ એટલે સહજાનંદ સ્વામી કે ભાઈ હવે તો પાછા વળે. એમ ક્યાંથી પાછો વળે? કેમ જમાડ્યા છે? હા તે જમી લીધું. પૈસો આપો, પૈસો લે. નીલકંઠ વર્ણિ એટલે સહજાનંદ સ્વામી કે એટલે મારી પાસે બહારના મેં રૂમાલય નથી, કાંઈ નથી, કોપીન વાળી છે ને તુંબડું છે આ જોતું. એમ નહીં, સંત મહાત્મા હોય એ આશીર્વાદ આપે તો એ ખનખનિયાનો વરસાદ થઈ જાય. પૈસો આપો, પૈસો. પછી શ્રીજી મહારાજ ત્યાં બેઠા ને ઓલાને ઉપદેશ કેટલો આપ્યો, પૈસામાં લેશ માત્ર સુખ નથી. ઓલો કે ખોટું ના બોલો, પૈસાથી જ છે. જે કાનુડો વ્રજ વિષય મહી ચોરી ખાય, દહીં ચોરીને ખાતો. જે કાનુડો વ્રજ વિષય મહી એટલે દહીં ચોરી ખાય, લક્ષ્મી મેળા થકી થયા રણ છોડ રાય. બધા ગોકુળમાં બધા એને ચોર માખણ ચોર માખણ ચોર કહેતા હતા. લક્ષ્મીજી એટલે રુક્ષ્મિણીની સાથે પરિણ્યા હતા લક્ષ્મી નારાયણ દેવ. અને તમે કયો સુખ નથી બોલો? આવું છે. પણ શ્રીજી મહારાજે પણ એવા ને તો કે જો ભાઈ તારું જમેલું પાછું લઈ જાય, ઉલટી કરીને કાઢ નાખી, હું તને પૈસો તો નહીં જ દઉં. આવું એટલે આપણને કંઈક સમજવામાં ફેર હશે. તો મૂળે વાત એવી કે આ તમે કાગડા કૂતરા ભૂંડ અને એ બધા જોયા છે ને? જોયા જ હોય એ બધા વિષ્ટાન મળ મૂત્ર ને ગટરમાં ને બધું અઠવાડ ખાઈને કેવું ગંદુ ગંદુ આપણને જોઈને આમ થઈ જાય ને. એવું કૂતરા ને ભૂંડ ને એ બધું કાગડા ને એવું ખાય છે ને તો એને સ્વાદ આવ્યા વગર ને રસ આવ્યા વગર સુખ આવ્યા વગર ખાતા છે. કાંઈક તો જલસી છે ને એમાં. આપણને જેટલો શ્રીખંડપુરીમાં રસ આવે એટલો એનામાં આવતો જ છે ને, હે? તો જ ખાતા છે ને. એ કાગડા કૂતરાને એમાં મળમૂત્ર વિસ્તારમાં સુખ આવે છે, સ્વાદ આવે છે. માણસને આપણને કોઈને શું કે? લેશ માત્ર સુખ નથી. આવે એમ થાય, થોડુંક તો છે એમ બોલી શકો તમે? બોલીએ ના શકો ના, બહુ નહીં પણ થોડુંક તો સુખ છે એમ બોલી શકો? બસ આ વસ્તુ સ્થિતિ છે. જ્યારે ભગવાનનો રસ પમાઈ જાય છે અને એની જ્યારે એ રસની ધાર પીએ છે, વાલાએ રસના ચાખણ હાર છાસ્તે ન પીએ, પછી એને કહો ભાઈ પૈસામાં સુખ છે, સ્ત્રીમાં સુખ, લેશ માત્ર નથી, એટલું નથી. એટલે આપણામાં જ્યાં સુધી ભૂંડ વૃત્તિ છે, શુકર વૃત્તિ છે, કુકર વૃત્તિ છે, ત્યાં સુધી આ બધું સુખમય લાગે છે. જ્યાં સુધી સ્વાદ ચાખ્યો નથી ભગવાનનો ત્યાં સુધી, એટલે તકલીફ છે એ આપણામાં છે, એ ખોટું નથી બોલતા. રામકૃષ્ણ પરમહંસ, રાત્રિનો સમય છે અને માતાજીની આરતી સ્તુતિ બધું થયું દક્ષિણેશ્વર મંદિરમાં કલકત્તા, પછી ત્યાંથી પોતાની આસને પધાર્યા વિવેકાનંદ એટલે નરેન્દ્ર, ત્યારે એ પાછે પાછળ આવતા હતા. પોતાના આસન ઉપર રામકૃષ્ણ પરમહંસ બેસીને શરીર આમ લંબાવ્યું, લંબાવતાની સાથે ચીસ પાડીને બેઠા થઈ ગયા. ઓહો, ઓ રામ, ઓ માં વિવેક, હા આ આસન ઉપાડ, આસન ઉપાડ, આની નીચે કંઈક અગ્નિનો કોલસો છે. અરે બાપા, આ ગોદડું ગાદલું અહીંયા ક્યાંથી કોલસો હોય, હોય તો સળગે ને બધું. નહીં નહીં, તું ઉપાડ, આની નીચે અગ્નિ કોલસો છે, મને દજાડી દીધો જો, હજી મને જલે છે. તો વિવેકાનંદજીએ એ બધું આસન ઉપાડ્યું તો આસનની નીચેથી એક રૂપિયાનો સિક્કો નીકળ્યો. જો જોયું ને, મેં કીધું કોલસાનો અંગારો છે, નીકળ્યો ને. હવે આ તમે વિચાર કરો કે છેક આસનની નીચે એક રૂપિયાનો સિક્કો હતો, પરમહંસજી તોય દાજી ગયા. હવે એને તમે પૂછો કે આમાં સુખ છે, લેશ માત્ર સુખ નથી, આ જો એની અનુભૂતિ બોલે છે. પછી ખ્યાલ આવ્યો કે કોઈ શિષ્યએ પરીક્ષા લેવા માટે જ રૂપિયો મૂકી દીધો હતો, કે પરમહંસજીનો જે કાંઈ ઉપદેશ તમે સાંભળો, ઉપદેશામૃત, તો એમાં સતત આવે કનક અને કાંતા. કનક એટલે પૈસો સંપત્તિ, અને કાંતા એટલે સ્ત્રી. સ્ત્રી અને ધનનો સંપૂર્ણપણે ત્યાગ અને વૈરાગ્ય કેળવ્યા વગર ક્યારેય ભગવાનનું સુખ પમાતું નથી અને જીવનો મોક્ષ પણ થતો નથી. આ અપેલ વાત છે, એમ આને ફેરવી ના શકાય. એટલે સતત સ્ત્રી ધનનો નિષેધ બહુ પરમહંસજી કરતા. તો કોઈને થયું કે ખરેખર એમને કેટલી અનુભૂતિ છે એમ, તો રૂપિયો આવી રીતે છુપાડ્યો તો દાજી ગયા. એની દ્રષ્ટિએ લેશ માત્ર પણ પૈસામાં સુખ નથી, કારણ કે બહુ મોટી બ્રહ્મધાર રસધાર મહારસનું પાન કર્યું છે, એટલે એમને આમાં એમની ભૂંડ કુકર વૃત્તિ ટળી ગઈ છે. હવે બીજી દ્રષ્ટિએ વાસ્તવિક, વાસ્તવિક તો નહીં કહે પણ વ્યવહારિક, કે સૌ સંસારીઓ આપણે બધા આ લોકમાં છીએ તો પૈસાની સંપત્તિની ઉપયોગિતા તો છે, એમાં તો કોઈ ના નહીં પાડે. પૈસા વગર કાંઈ થાય નહીં, વ્યવહાર બધો ચાલે નહીં, ખાવું પીવું, રોટલા રહેવું, આવા સાથે બધું જોઈએ જ. તો પછી આનું અર્થઘટન કેમ કરવું? આમાં થાય છે શું કે સત્પુરુષો અને આપણા શાસ્ત્રો એને આપણે સમજતા નથી આવડતું, એટલે ઘણાને પછી એમ થઈ જાય કે આ બધું ઠીક, એક બાજુ કાઢી નાખવા જેવું છે, પણ સમજતા ન આવડે. એટલે મૂળ વાત આ હારદા શ્લોકનો એ છે, એક તો એની દ્રષ્ટિએ લેશ માત્ર સુખ નથી, બીજો મર્મ એ છે કે પૈસો ઉપયોગી તો છે જ, એ તો સંતોષ સ્વીકારે છે. અહીંયા ભગવાનના અવતારો આવે તો સંપત્તિ વગરના તો નથી જ, યજ્ઞો મહોત્સવ થતા હોય કે જે કાંઈ થતું હોય તો પૈસા વગર તો નથી જ થતા, એ તો બધી વાત સાચી છે, ઉપયોગી છે એ વાત સાચી, પણ અહીંયાના લલાટમાં લખી રાખવા જેવી વાત સંતોને શાસ્ત્રોને કહેવાની એ કે લોકોના મનમાં એક બહુ માન્યતા દ્રઢ ઘૂસી ગઈ છે અને કોઈ રીતે નીકળે એમ નથી. કઈ? કે જેમ પૈસો વધારે મળશે એમ હું વધારે સુખી થઈશ, એ માન્યતા તદ્દન ખોટી છે. મને જેમ સ્ત્રીયાદિકનું સુખ મળશે, જેમ બધી બંગલાને ગાડીને વૈભવને સુખ સુવિધા એ બધું જેમ જેમ વધુ મળશે અને જેમ જેમ સંપત્તિ ઠલવાશે એમ એમ હું વધારે સુખી થઈશ, એ માન્યતા ઘૂસી ગઈ છે. છે કે નહીં? કયો? બધાને એમ જ છે કે બહુ પૈસો મળે ને બહુ બધું મળે ને જે ઈચ્છે તે મળે ને આ જાહવા જલાલે ને આ બધું હોય તો સુખના ધોધ છૂટી જાય, એ માન્યતા ઘૂસી ગઈ છે. એ માન્યતા તદ્દન ખોટી છે, એ શંકરાચાર્યજીનું કેવું છે કે ભાઈ ચેતી જાઓ, પૈસો જેમ વધે એમ સુખ વધતું નથી, એ 100 ને 1,00,000% વાત છે. જેમ જેમ પૈસો વધે, માન્યતા દ્રઢ એ જ છે કે પૈસો વધે એમ સુખ વધે, સંપત્તિ વધે એમ સુખ વધે, ભોગવિલાસના સાધનો મળે એમ બધું સુખ વધે. ના, સનાતન સત્ય છે, લેશ માત્ર આ પરમ સત્ય છે, સુખ ક્યારેય વધતું નથી. આજના મેનેજમેન્ટના ગુરુઓ જે કંઈ છે આ દેશના કે વેસ્ટના પશ્ચિમના વિદેશોના, બધાનો મોટા ભાગનો આ સૂર એ છે, તમે જેમ વધારે સંપત્તિ કમાશો અને જેમ સુખ સુવિધાઓ નિષ્પન્ન કરશો એમ સુખની માત્રા ઘટશે. સુખીમાં સુખી દેશની પ્રજાની ગણતરીઓ કરવામાં આવે ત્યારે બાંગ્લાદેશની એવા બધાના નામ આવે છે, અને સૌથી દુઃખીમાં દુઃખી દોસ્ત કે જાપાન ને અમેરિકા ને એ બધા, ભારતનું તો કે સુખી દેશમાં નામ આવે છે. વાત સાચી ને? તમે જો કાંઈ નહીં હોય, એકબીજા એકબીજા બેસવાની ખુરશી ન હોય, અને એકબીજા બીજાને વાહન ટેકો દઈને બેઠા હોય આમ, હવે આવું તો કોને ગોઠવતા આવડે? કયો ખુરશી વગર ખુરશી બનાવી લે, બે આમ એકબીજાને ટેકો આપે અને બેસ લેરથી બેઠા હોય, ઉછીની બીડી પીતા હોય, અને ઉછીની બીડી આ માગે ને આપે તો એ પાછા એમ કે બીડી તાપી બાકસી દેતા જાય. હવે એવી ઉછીની બીડી પીન આવી રીતે આમ ટેકો દઈને બેઠા હોય, પૂછો કેમ છે? અરે લેરા છે. જો આ આ આ તમે જુઓ, નહીતર આમાં કાંઈ છે? તો એટલે આજના જે કોઈ તમારે પર્સનાલિટી ડેવલપમેન્ટ વાળા પણ વાત કરતા હોય, એમાં ખાસ કરીને બિઝનેસમેન જે મેન લોકો છે એના માટે જે મેનેજમેન્ટનું પ્રશિક્ષણ આપનારા છે, એની વાત આ સૂરમાં જ આવે છે કે જેમ જેમ સંપત્તિ કમાશો એમ સુખની માત્રા ઘટશે. એક લખી રાખો, કોઈ સુખી નથી થયો. અને એ ગરીબીમાં જેમ સુખ હોય તો બધા જ ભીખે ભૂખે મરતા બધા સુખી હોવા જોઈએ, એમ એ નથી. પાછું તો પૈસો મળી જાય એ બધા સુખી હોવા જોઈએ, એવું તો છે જ નહીં. એ જેટલું રડે છે એટલા બીજું જ કોઈ રડતા નથી. એ ખાલી બધા આમ લાલ ગુલાબી થઈને બહાર નીકળે છે ત્યારે જ આપણને લાગે છે બહુ શેઠજી સુખી છે. એટલે વધુ જેમ જેમ મળશે એમ હું સુખી થઈશ એ માન્યતા તદ્દન ખોટી છે. પરમ સત્ય એ છે કે એમાં લેશ માત્ર સુખ નથી. ગયા તા સુખ લેવા, પણ આવ્યું દુઃખનું પોટલું લઈને. એટલે પૈસો આવે છે એની સાથે સુખ આવવાને બદલે બીજું ઘણું બધું આવે છે, અને એ દુઃખકારી જ હોય છે. એ જાણવા જેવી વાત છે. પૈસો આવે એની સાથે પહેલી બાબત એ આવે, ચિંતા આવે, એક પછી એક ગણવા જેવી સમજવા જેવી વાત બધી. પૈસો આવે એની સાથે ચિંતાનું પોટલું આવે. હા, પાછો પૈસો એવો ચમત્કારી છે, ચમત્કારી કરતાં અજીબો ગરીબ વસ્તુ છે, મહા અજીબ છે, કે પૈસો ન હોય તોય ચિંતા, અને પૈસો આવે તોય ચિંતા. કયો? હા, પૈસો ન હોય તોય ચિંતા પૂરું કેમ કરવું? નોકરી બંધ થઈ ગઈ, મંદી આવી ગઈ, પૈસા નથી, ડોસો માંદો પીડ્યો છે, 250 રૂપિયાનું ઇન્જેક્શન દેવાનું છે, ડૉક્ટર કે નારંગીનો રસ પીજો, 15 રૂપિયાની એક નંગ નારંગી આવે છે અને નીચોડીએ ત્યારે 4 ચમચી રસ નીકળે છે, અને ડૉક્ટર એમ કહે છે કે આવો રસ 1 ગ્લાસ દિવસમાં 4 વાર પાજો, 2 વાર 2 સફરજન આપજો, સફરજન 75 રૂપિયાનો કિલો છે, આને ખવડાવું શું? મેળ પડતો નથી, માગ્યા મળતા નથી, કોઈ દેતું નથી, 2 દિવસથી ખાવા નથી મળ્યું, છોકરા દૂધોગે ના બેઠા છે. એ તો જેને વીતી હોય એને ખબર હોય. તો પૈસો ન હોય તોય ચિંતા છે, કેમ પૂરું કરવું, ક્યાં જવું, કેમ જીવવું છે ને? એ ચિંતા. પણ યાદ રાખો ભાઈઓ, પૈસો ન હોય તો એક જ પ્રકારની ચિંતા, અને પૈસો આવે તો ત્રણ પ્રકારની ચિંતા, ટ્રિપલ ત્રણ પ્રકારની ચિંતા. છતાંય જોજો, લોકો પૈસો જ ઈચ્છે છે. શા માટે? પૈસો આવે તો એની સાથે ચિંતા તો આવે, પણ એની સાથે સન્માન આવે, ઓલામાં એકલી ચિંતા જ આવે. આમાં સ્ટેટસ ઊંચું આવે એટલે એમ લાગે કે ભાઈ કંઈક છે, એટલે ભલે અંદરથી હળગી જાય પણ આમ ભટ પાડી દેવો જોઈએ. એટલે ત્રણ ગણી ચિંતા આવે તો ભલે ના આવે, પણ પૈસો જોઈએ જોઈએ જોઈએ. એક ફિલોસોફરે ત્યાં સુધી કીધું કે, અને વાત સાચી જ છે એ, કે પૈસા વગર દુઃખી થવું એના કરતાં પૈસા સહિત દુઃખી થવું વધારે સારું. પૈસો નથી એમ માનીને દુઃખી થવું એના કરતાં પૈસો છે ને દુઃખી થવું એ હું વધારે પસંદ કરું છું, એવા એક કહેનારા ફિલોસોફર છે. કારણ કે એમાં તો સલામ તો કરે ને કોઈ, ઓલો તો કહે રાંકડું છે ને, ભિખારી છે ને, ફલાણું છે ને, હે જા જા જા જા જા એમ કરે. અને ઓલો કાંઈ ની ભલે ને ચિંતા છે, હેરાન થાય છે, બધી જાતના દુઃખ છે, પણ આવું ભાઈ બેસો કેમ છે, હે એટલું તો સારું. એટલે પૈસો ન હોય તો ચિંતા જરૂર છે, એ તો જેને ન હોય તૂટી પડ્યું હોય એને જ ખબર પડે, પણ એક પ્રકારની ચિંતા છે. અને પૈસો આવે તો ત્રણ પ્રકારની ચિંતા છે. પેલી, બે પૈસા કમાવાની ચિંતા, કઈ ઓછો પરિશ્રમ ને ઓછું ટેન્શન ને ઓછી સ્ટ્રેસ લીધા વગર કાંઈ પૈસો આવતો નથી. એ તો જે કમાતા હોય ને પૂછો. આ બિચારા ખેડૂત ખેતી કરતા હોય, ત્યાં શિયાળાના ઘઉં વાવ્યા હોય, કડકડ તડકી ટાઈટ છે, દાંત આમ કડકડગી જાય ને એવી છે, એવી ઠંડી પડે, રાતે પાણી આવે, રાતે લાઇટ આવે, એમ ઠોકાવીને આમ બધું બાંધ્યું હોય, રાતના 12-1-2 વાગ્યા હોય, વગડામાં ઘઉં હોય, ભૂત ને આ બે જ ફરતા હોય, ઘડીક જો તમને ઓળખાણ ન હોય એમ જ લાગે ભૂત છે, એમાં બીડી પીતો હોય એ હાંધા ઉપર હાંધો કરે, અને રાતે ઊંઘો આખો દિવસ કામ કર્યો હોય, રાતનું પાછું આ, એટલે ક્યારાની અંદર પાણી વાળી અને પાછળ જઈ અને પગ ક્યારામ નાખી દે અને હુઈ જાય, કાન ખુજરા નીકળે, વીછી ગીચી નીકળે, જે નીકળે પણ એનો ઢેફામ પીડ્યા હોય, અને ટાઈટ તો એનું કે મારું કામ, પાણી અડતા અડતા અહીંયા અડે ને અને ઉઠે, એટલે હળી કાઢીને આગળ જઈને વળી બીજા ક્યારામ વાળે, વળી પાછળ જઈને લાંબો પગ કરે, આમ સુવાનો 3 મહિના ત્યાં ઘઉંની ડુંડી પાકે. અને આવો બાપ મહેનત કરે ને એના છોકરાને અમદાવાદ ભણવા મોકલે, ના એ છોકરો એટીકેટીમ ફરે. વિચાર કરવા જેવો છે કે મારો બાપ કાળી મજૂરી કરે છે ત્યારે બે પૈસા કમાતો હોય છે, અને બાપને કહે એટલે લોક ટેબલ લેવું છે, કાગળ લખે, હવે તો ફોન કરે, લોક ટેબલ લેવું છે. તો બિચારા બાપાને તો ગામડામાં ખબર ન હોય, એ કે તારા ભાઈને હાલે ને એવું મજબૂત લેજે, એટલે કે 2000 રૂપિયા મોકલો, એટલે 2000 મોકલે, લોક ટેબલ લેવું છે, કેવું કે આવતું હોય, 50 પૈસા ચોપડી આવે, એ બાપાને ખબર ન હોય, અને આ છોકરા ઉડાડે રાખે. વિચાર કરવા જેવી વાત છે. એક શિક્ષક ટ્યુશન કરતા છે, વિચાર કરો, કોફી પીપીને દાડો કાઢી નાખે, ઘણી વાર બૈરા રાયડું પાડે, તમે ક્યાં હો છો, એ જ્યાં હોવ ને હોવ છો, એ ટ્યુશન કરતા, ભલે મહિને 50-60 હજાર કે 80 હજાર કે 1,00,000 રૂપિયા કમાય, એવા ટ્યુશન કરનારા છે, ટ્યુટર બરાબર છે ને, પણ પાનના ગુટકા ચાવે રાખે, ચા પીધે રાખે, ખાવાના વેળા નહીં, હળિયું કાઢે જ રાખે, આંખ પીત પાપડા જેવી થઈ ગઈ હોય, અને સ્કૂટર હાંકી હાંકીને કે ગાડી હાંકીને આમ આમ લખી લખીને આંગળા આમ થઈ ગયા હોય, ત્યારે રૂપિયો આવે એમ રૂપિયો આવતો નથી. એક ડોક્ટર કેટલી મહેનત કરે, ઉભે પગે એક પછી એક ઓપરેશન કર્યા જ રાખવાના, કર્યા જ રાખવાના, ત્યાં કઈ હુતા હુતા કામ થાય છે, હે ગમે એવો થાક્યો હોય પણ ટેન્શન કેટલું દેવું પડે, એ ટેન્શન કેટલું આપવું પડે, નહીતર એકને પેલે બીજું કાપી નાખે. તો દવાખાનામાં ડોક્ટરે એક ટેબલ ઉપર ગુલાબનો સરસ હાર મૂકેલો, દર્દી એને છેચી આપતા પહેલા દર્દી કે સાહેબ અહીં કેમ હાર મૂક્યો, તો કે એમાં એવું છે ઓપરેશન સફળ થાય તો તું મને પહેરાવજે, નહીં તો હું તને પહેરાવીશ. હવે એટલા બધા થાક્યા હોય, અને રાત્રે ભર ઊંઘમાં સૂતા હોય અને પેશન્ટનો ફોન આવે, જવું પડે, એકદમ સિરિયસ થઈ ગયો શું કરે, માંડ ક્યારેક ક્યારેક ડૉક્ટરને એક કલાકની ઊંઘ મળે, નિરાયતે મળી હોય તો વળી દોડતા જવાનું. તો હમણાં એક છોકરો કહેતો હતો ને, એ મેડિકલનું ભણે છે, પછી પ્રેક્ટિસને બધું આવતું હોય ને, એ કહે સાહેબ સ્વામીજી મારે એનો સ્ટુડન્ટ કેટલી મજૂરી હોય સ્વામી ત્યારે ડૉક્ટર થતા હશે, પછી તો શું હશે. અમારા જે વિદ્યાર્થી અમારે એટલી બધી મજૂરી છે ત્યારે, કે સ્વામી વાત મૂકી દો, ગાંડા થઈ જવાય, કે નાવા ધોવાની તો વાત ક્યાં જવા દો છો, ચોવીસે કલાક એમાં જ્યારે કંઈ આવું હોય ત્યારે અમારે આ બધું ખડે પગે ઊભું રહેવું પડે, અને જ્યાં ઉપર જૂન સિનિયર હોય એના હુકમ હોય તો જુદા, જરે કાકા પાછા થાય શેરો મારી દે તો આપણું જિંદગી દેવાઈ જાય, હે બધે કેટલું ધ્યાન રાખવું પડે. સ્વામી હમણાં જ કે બે દી પહેલાં મારે એનો સ્ટુડન્ટ એટલા અમે હું થાક્યો હતો, એ થાક્યો હતો, એ જાજરૂ ગયો ત્યાં હુઈ ગયો, ગોતી ગોતી થાકી ગયા, બોલો એ ન્યા હુઈ ગયો એમને. કેટલું હશે બિચાર, ગયો તો ખાલી કરવા પણ પડ્યો રહ્યો એમને, ભાન ના રહ્યું. જો બે પૈસા કેમ મળે છે, પૈસો કમાવો એ કઈ ઓછી વાત છે, બહુ ટેન્શન છે, બહુ ચિંતા છે, કેમ કરવું કેમ લાવવું. એક એક એડવોકેટ દલીલો કરવાની છે, કેસ જીતાડો, ભલે ખોટો લીધો હોય પણ ખોટાનું સાચું કરવા માટે કઈ ઓછા એને એક્ટ બધા જોવા પડે, કાંઈ સુપ્રીમમાં શું બોલાવ્યું છે, ફલાણે શું જજમેન્ટ અપાવ્યું છે, 1990 શું અપાયું, 93 શું આપ્યું, 78 શું આપ્યું, 2000 શું આપ્યું, રિસન્ટ શું અપાયું, એ બધાને ફટાફટ ફટાફટ જીવ આગ્રહ જોયું, સાહેબ આ જોઈ લો, આ ફાઇલ જોઈ લો, આ પેજ નંબર આ જોઈ લો, આ ચુકાદો જોઈ લો, આ બેંક નો જોઈ લો, આ ડિવિઝન નો જોઈ લો, આ જોઈ લો, ફટાફટ ધાણી ફૂટે ધાણી ફૂટે ધાણી. ત્યારે ભાઈ ને એને 3 મિનિટની જુબાનીના 3 લાખ રૂપિયા મળતા હોય, કે આમ થાય કે હાલે તે ચરડ ચરડ કોટ થાય એવા સરસ જોડા છૂટ ને બધું થોડું આવે, કેટલું થાય. ભલે ખોટું કરતો હોય પણ ખોટું કરવા માટે મહેનત તો છે ને. ભિખારી એ આમ શેઠની અમે હાથ લંબાયો એટલે ઓલો શેઠ કે હટ્ટા કટ્ટા જેવો છે, મહેનત કરી ખાને, તો કે સાહેબ તમને શું ખબર પડે આમાં અમારે કેટલી મહેનત કરવી પડે છે. એકવાર અમારે જે માગી જવો કેટલું રખડવું પડે છે સાહેબ, કેટલું રખડવું પડે છે, તડકા હોય ટાઈટ હોય, અને બેંકમાં સારું બેલેન્સ થઈ ગયું હોય તોય પગમાં જોડા નથી પહેરાતા, માગવું પડે. આજ તમે સાહેબ કીધું એટલે તમને કહી દઉં છું, મારે 2 બંગલા છે અને 40 લાખ તો મારે બેંકમાં છે, અને સાંજે 7 વાગ્યે તો મને ગાડી લેવા માટે આવશે મારો છોકરો, પણ ભીખ માગવી પડે એટલે જો મારે કાંઈ ઓઢાતું નથી, હરખા લુગડા પહેરાતા નથી, આ ગંદુ વામનો રાખવું પડે છે, તમને શું ખબર પડે મહેનત કેટલી છે. બહુ મહેનત કરે ત્યારે પૈસો થાય છે, એમનો પૈસો થતો નથી. અમિતાભ બચ્ચન અને એના પિતા હરિવંશ રાય બચ્ચન એ જમાને આર્થિક સંકડામણ, અમિતાભ બચ્ચન નાનો છે, હરિવંશ રાય બચ્ચન કવિ છે, મુશાયરોમાં જાય કવિતાઓ રજૂ કરે અને મોડી રાત સુધી મુશાયરાઓ ચાલે, પછી એને જે કંઈ ગિફ્ટ મળતી હોય એનું મળતું હોય બધું મહેનતાણું એ બધું લઈ મોડી રાતે 2-2.5 વાગે ઘરે આવે, પરિવાર હોય, અમિતાભ બચ્ચન નાનો હોય, પાપાની રાહ જોતો હોય, 2-2.5 વાગે આવે એટલે અમિતાભ કહે પપ્પા બહુ બડી દેર હો ગઈ, આટલું મોડું ઇતની દેર હો સકતી હૈ ક્યા. ત્યારે હરિવંશરાય એના બાપ બોલે બેટે પૈસા કમાના બહુત કઠિન હૈ, યાદ રખો બેટે પૈસા કમાના બહુત કઠિન. વર્ષો ગયા, હરિવંશરાય તો નિવૃત્ત થયા, અમિતાભ બચ્ચન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પડ્યા, શૂટિંગમાં વ્યસ્ત હોય એ તો વળી 3-3 વાગે ને 3:30-3 વાગે ને ક્યારેક 4 વાગે ઘરે ફરે પાછા ફરે, એના બાપ હરિવંશરાય રાહ જોતા હોય, અમિતાભ આવે એટલે પૂછે બેટે ઇતની બડી દેર, પિતાજી પૈસા કમાના બહુત કઠિન. એમને પૈસો નથી મળતો, આ એક ચિંતા સતત, અને એ મહેનતથી પતી જાય છે એટલું થોડું છે, એ આ ફિલ્મમાં કામ કરતા હશે એટલે કેટલું ધ્યાન રાખવું પડે ને, હ કેટલા કટ કરે, કેટલી વાર શોર્ટકટ કરી નાખે, નથી બરાબર સેજ આમ હાથ થઈ ગયો, એ ના ચાલે, આમ જ થવો જોઈએ, આમ જ થવો જોઈએ, વોટ સેજ આમ તો એ ના ચાલે, આમ કેમ થાય, આમ જ રહેવો જોઈએ, સ્માઇલ થોડું વધારે વધારે ના ચાલે, આટલું જ થવું જોઈએ, ત્યારે ફિલ્મ છે એ બોક્સ ઉપર ચાલે, ફિલ્મમાં ચાલે, સુપરહિટ જાય, કઈ થોડીક આમામામામ કરી નાખું છું. આ આપણી ગુજરાતી ફિલ્મો છે, અઠવાડિયામ તૈયાર કરી નાખે, અઠવાડિયામ બંધ થઈ જાય. અઠવાડિયામાં તૈયારી કરી નાખે અને અઠવાડિયામાં પછી ઠેકાણી થઈ જાય. અને ઓલું એક એક વર્ષ સુધી મહેનત કરે ને ચાલે, એટલે પછી તમે જોવો તમારે શોલે ઉતરે નહીં વરસ વરસ સુધી. મહેનત કેટલી હોય એમ. અને ગાનારાય કોઈ કોઈ ગીત, હવે તો આ બધું આપણે તો જૂનું જ જોયું નથી. હાવ સાચું, હાવ વાંચી વાત કરો. આપણે કોઈ દી થિયેટરનું પગથિયું ચડ્યા નથી. તમારા હમ આ લોજો મારા હમ બસ. આપણે કોઈ દી ફિલ્મનું પગથિયું થિયેટરનું ચડ્યા નથી. આપણને એમાં કોઈ ઓલું કોઈ નથી. પણ રસવાળો વિષય તો હશે જ, કારણ કે ના ઘણું બધું એમાં સંવેદના સમાજની આવતી હોય છે, આ બધું આવતું હોય છે, ઘણું બધું હોય છે. એવું કંઈ નથી, એવું નથી હોતું. પણ એ બધું કરવા માટે સંગીતકારો હોય કેટલી મહેનત લેતા હોય છે, બહુ ગજબ છે એમ. ઇંગ્લેન્ડની અંદર એક ચિત્રકારે બહુ શ્રીમંતે પોતાનું કંઈ એક ચિત્ર બનાવ પોસ્ટર બનાવવા આપ્યું છે,